શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 8 પાપો અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓની પ્રાપ્તિ તથા વિપશ્ચિતના પુણ્યદાનથી પાપીઓનો ઉદ્ધાર. યમદૂત કહે છે, રાજન, પતિતનું દાન લેવાથી બ્રાહ્મણ ગધેડાની યોનિમાં જાય છે. પતિતનો યજ્ઞ કરાવનાર દ્વિજ નરકમાંથી આવીને કીટ થાય છે. પોતાના ગુરુ સાથે છળ કરવાથી તેને કૂતરાની યોનિ મળે છે તથા ગુરુપત્ની અને તેમના ધનની ઈચ્છા કરનારને પણ આવો જ દંડ મળે છે. માતા પિતાનું અપમાન કરનાર તેમને કડવા વચન કહેવાથી મૈનાની યોનિમાં જન્મ લે છે. ભાઈની સ્ત્રીનું અપમાન કરનાર કબૂતર થાય છે અને તેને પીડા આપનાર કાચબાની યોનિમાં જન્મ લે છે. જે માલિકનું અન્ન ખાઈને તેનું હિત કરતો નથી તે મૃત્યુ પછી વાનર થાય છે. મિલકત પડાવી લેનાર મનુષ્ય નરકથી આવીને કીડો થાય છે અને બીજાના દોષ જોનાર મનુષ્ય નરકથી આવીને રાક્ષસ થાય છે. વિશ્વાસઘાતી મનુષ્ય માછલીની યોનિમાં જવું પડે છે. જે મનુષ્ય અનાજની ચોરી કરે છે તે નોળિયા જેવો મોટા મોઢાવાળો ઉંદર થાય છે. પરાઈ સ્ત્રી સાથે સંભોગ કરનાર વરુ થાય છે. ત્યારબાદ ક્રમશઃ કૂતરું, શિયાળ, બગલો, ગીધ, સાપ તથા કાગડાની યોનિમાં જન્મ લે છે. જે ખોટી બુદ્ધિનો પાપી મનુષ્ય પોતાના ભાઈની સ્ત્રી સાથે બળાત્કાર કરે છે તે નરકમાં આવીને કોયલ થાય છે. જે મનુષ્ય કામાસક્ત થઈને મિત્ર તથા રાજાની પત્ની સાથે સહવાસ કરે છે તે સુંવર થાય છે. યજ્ઞ, દાન અને લગ્નમાં વિઘ્ન નાખનાર તથા કન્યાનું બીજી વાર દાન કરનાર પુરુષ કીડો થાય છે. જે દેવતા, પિતર અને બ્રાહ્મણોને આપ્યા વિના ભોજન કરે છે તે નરક પછી કાગડો થાય છે. જે પિતા તુલ્ય મોટા ભાઈનું અપમાન કરે છે તે નરક પછી કોંચ પક્ષીની યોનિમાં જન્મ લે છે. બ્રાહ્મણની પત્ની સાથે સહવાસ કરનાર શુદ્ર પણ કીટ પતંગની યોનિમાં જન્મ લે છે. જો તેણે બ્રાહ્મણીના ગર્ભમાં સંતાન ઉત્પન્ન કરી દીધું હોય તો તે લાકડામાં રહેનારો કીડો થાય છે અને ત્યારબાદ ક્રમશઃ સુવર, કૃમિ, વિષ્ટાનો કીડો અને ચાંડાળ થાય છે. જે નીચ મનુષ્ય અકૃતજ્ઞ તથા કૃતજ્ઞ હોય છે તે નરકથી નીકળ્યા પછી કૃમિ, કીટ પતંગ, વીંછી, માછલી, કાગડો, કાચબો અને ચાંડાળ થાય છે. શસ્ત્રહીન મનુષ્યની હત્યા કરનાર મનુષ્ય ગધેડો થાય છે. સ્ત્રી અને બાળકની હત્યા કરનારનો કીડાની યોનિમાં જન્મ થાય છે. ભોજનની ચોરી કરવાથી માખી થાય છે. તેમાં પણ જે જુદા જુદા પ્રકારના ભોજન હોય છે તેમને ચોરવાથી મળનારા ફળને સાંભળો, સાધારણ અન્ન ચોરનાર નરક પછી બિલાડી થાય છે. તલમિશ્રિત અન્ન ચોરનાર ઉંદર થાય છે. ઘી ચોરનાર નોળિયો થાય છે. મીઠાની ચોરી કરનાર જળકાગ અને દહીં ચોરનાર કીડાની યોનિમાં જન્મ લે છે. દૂધની ચોરી કરનારને બગલાની યોનિમાં જન્મ મળે છે. જે તેલની ચોરી કરે છે તે તેલ પીનારો કીડો થાય છે. મધ ચોરનાર મનુષ્ય મચ્છર અને માલપુઆ ચોરનાર કીડી થાય છે. ભવિષ્ય અન્ન ચોરનાર ગરોળી થાય છે. લોઢું ચોરનાર કાગડો થાય છે. કાંસાનું અપહરણ કરનાર હરિત પક્ષીની યોનિમાં જાય છે અને ચાંદીની વસ્તુ ચોરનાર કબૂતર થાય છે. સોનું ચોરનાર કીડાની યોનિમાં જાય છે. રેશમી વસ્ત્રની ચોરી કરનાર ચકલાની યોનિમાં જાય છે તથા રેશમનો કીડો પણ થાય છે. હરણના રૂવામાંથી બનેલું વસ્ત્ર, ઝીણું વસ્ત્ર તથા ઘેટા અને બકરાના રૂવામાંથી બનેલું વસ્ત્ર તથા રેશમ ચોરનારને પોપટની યોનિ મળે છે. સુતરાઉ વસ્ત્ર ચોરવાથી ક્રોંચ અને અગ્નિના અપહરણથી બગલો અથવા ગધેડો થાય છે. અંગરાગ અને ભાજીનું શાક ચોરનાર મોર થાય છે. લાલ વસ્ત્રની ચોરી કરનાર ચકલાની યોનિમાં જાય છે. ઉત્તમ સુગંધિત પદાર્થોની ચોરી કરનાર છછંદર તથા વસ્ત્રની ચોરી કરનારને સસલાની યોનિમાં જવું પડે છે. ફળ ચોરનાર નપુંસક અને લાકડાની ચોરી કરનાર સૂક્ષ્મ જંતુ થાય છે. ફળ ચોરનાર દરિદ્ર અને વાહન ચોરનાર લંગડો થાય છે. શાક ચોરનાર હરિત અને પાણી ચોરનાર ચાતક થાય છે. જે જમીનનું અપહરણ કરે છે તે ભયંકર રોરવ વગેરે નરકોમાં જઈને ત્યાંથી પાછો આવ્યા બાદ ક્રમશઃ લતા, વેલ, ઘાસ, તૃણ અને વાંસનું વૃક્ષ થાય છે. પછી પાપ ઓછું થતાં તે મનુષ્ય યોનિમાં આવે છે. જે બળદના અંડકોષનું છેદન કરે છે તે નપુંસક થાય છે, અને એવા 21 જન્મ વિતાવ્યા પછી ક્રમશઃ કૃમિ, કીટ, પતંગ, પક્ષી, જળચર પ્રાણી તથા મૃગ થાય છે. એ પછી બળદનું શરીર ધારણ કર્યા પછી ચાંડાળ વગેરે ધૃણિત યોનિઓમાં જન્મ લે છે. મનુષ્ય યોનિમાં તે લંગડો, અંધ, બહેરો, કોઢી, રાજ્યક્ષમાથી પીડિત તથા મુખ, નેત્ર તેમજ ગુદાના રોગોથી ગ્રસ્ત રહે છે. એટલું જ નહીં, તેને વાયુનો પણ રોગ થાય છે તથા તે શુદ્ર યોનિમાં પણ જન્મ લે છે. ગાય અને સોનાની ચોરી કરનારની પણ આવી જ સ્થિતિ થાય છે. ગુરુ પાસે વિદ્યા શીખીને તેમને દક્ષિણા ન આપનાર શિષ્યની પણ આવી જ હાલત થાય છે. જે મનુષ્ય કોઈની સ્ત્રીનું અપહરણ કરીને બીજા કોઈને આપી દે છે તે મૂર્ખ નરકની યાતનાથી છૂટ્યા પછી નપુંસક થાય છે. જે મનુષ્ય અગ્નિને પ્રજ્વલિત કર્યા વિના જ તેમાં હવન કરે છે તે અજીર્ણના રોગથી પીડિત થઈને મંદાગ્નિની બીમારીથી યુક્ત થાય છે. બીજાની નિંદા કરવી, કૃતજ્ઞતા, બીજાના ગુપ્ત ભેદને ઉઘાડો પાડવો, નિષ્ઠુરતા દાખવવી, નિર્દયી થવું, પરાઈ સ્ત્રીનું સેવન કરવું, બીજાનું ધન હડપ કરી લેવું, અપવિત્ર રહેવું, દેવતાઓની નિંદા કરવી, બીજા લોકો સાથે ઠગાઈ કરવી, કંજૂસી કરવી, મનુષ્યના પ્રાણ લેવા અને બીજા પણ જે નિષિદ્ધ કર્મ છે તેમાં પ્રવૃત્ત રહેવું, આ બધા નરક ભોગવીને આવેલા લોકોની ઓળખ છે. જીવો પર દયા કરવી, મીઠા વચન બોલવા, પરલોક માટે પુણ્ય કર્મ કરવા, સત્ય બોલવું, પ્રાણી માત્ર માટે હિતકારી વચન કહેવા, વેદો સ્વતઃ પ્રમાણ છે એવી શ્રદ્ધા રાખવી, ગુરુ, દેવતા, ઋષિ, સિદ્ધ અને મહાત્માઓનો સત્કાર કરવો, સાધુ પુરુષોનો સંગ કરવા, સારા કામનો અભ્યાસ કરવો, દરેક સાથે મિત્રભાવ રાખવો તથા બીજા પણ ઉત્તમ ધર્મ સંબંધી કાર્ય છે તે બધા સ્વર્ગમાં આવેલા પુણ્યાત્માઓના ચિહ્ન છે એવું વિદ્વાન પુરુષોએ સમજવું જોઈએ. પરનિંદા કૃતજ્ઞત્વમ પરમમ વઘટનમ નિષ્ઠુર્યમ નિર્ઘુણત્વમ ચ પરદારોપસેવનમ પરસ્વહરણા શોચમ દેવતાનામ ચ કુત્સનમ નિકૃત્યા વંચનમ નૃણામ કાર્પણ્યમ ચ નૃણામ વધઃ યાની ચ પ્રતિસિદ્ધાની તત્ પ્રવૃત્તિષ્વ સંતતા ઉપલક્ષ્યાણી જાનયાન્મુક્તાનામ નરકાદનુ દયાભૂતેષુ સદવાદમ સદવાદઃ પરલોક પ્રતિક્રિયાઃ. સત્યમ ભૂતહિતાર્થો ભૂતહિતાર્થોક્તિ વ્રે વેદ પ્રઆમણ્ય દર્શનમ ગુરુદેવર્ષિ સિદ્ધ શ્રી પૂજનમ સાધુ સંગમ સત્ક્રિયાભ્યસનમ મિત્રી મિતિ બુદ્ધયેત પંડિત અન્યાની ચેવ સદધર્મ ક્રિયાભૂતાની યાની ચ સ્વર્ગચ્યુતાનામ લિંગાની પુરુષાણામ પુરુષાણામ પાપીનાહમ પાપીનામ. અધ્યાય 15ના શ્લોક સંખ્યા 39 થી 44.5 એટલે કે 44નો અડધો શ્લોક. રાજન, પોતાના કર્મોના ફળ ભોગવનાર પુણ્યાત્મા અને પાપીઓની સાથે સંબંધ રાખનારી આ બધી વાતો મેં સંક્ષેપમાં આપને કહી દીધી. સારું, હવે ચાલો આપણે બીજા સ્થાન પર જઈએ. અત્યારે તમે અહીં બધું જ જોઈ લીધું, પુત્ર કહે છે પિતાજી. ત્યારબાદ રાજા વિપશ્ચિત યમદૂતની સાથે આગળ જવા લાગ્યા. એ જોઈને યાતનામાં પડેલા જીવોએ કહ્યું, મહારાજ, અમારા પર કૃપા કરો, બે ઘડી રોકાઈ જાઓ. આપના શરીરનો સ્પર્શ કરીને આવનારો પવન અમારા ચિત્તને આનંદ આપે છે અને સમસ્ત શરીરમાં જે સંતાપ, વેદના અને વિઘ્નો છે તે બધાનો નાશ કરી દે છે. તેથી નરશ્રેષ્ઠ મહિપતે અમારા ઉપર કૃપા કરો. તેમની વાત સાંભળીને રાજાએ યમદૂતને પૂછ્યું, મારી ઉપસ્થિતિથી આમને આનંદ કેમ થઈ રહ્યો છે? મેં મૃત્યુલોકમાં રહીને કયું મહાન પુણ્ય કર્યું છે જેથી આ લોકો ઉપર આનંદ આપનારો વાયુ પ્રસરી રહ્યો છે એ જણાવો. સંસ્કૃતમાં ઉપરના શ્લોકો આ પ્રમાણે છે. પુત્ર વાચ, તત સ્તમગ્રત કૃત્વાસ રાજા ગંતુમ ધ્યત તતસ્વ સર્વેર ઉત્કૃષ્ટ યાતના સ્થાયર ભિનર્નૃભિ પ્રસાદમ કુરુ ભૂપેતિ તિષ્ઠ તાવન મુહૂર્તમ મુહૂર્તકમ ત્વદ સંગ સંગી પવનો મનો હૃદ આહલાદયતે હિ નઃ પરિતાપમ ચ ગાત્રેભ્ય પીડા બાધા સ્વ કુતસ્નસ્સહ અપહંતી નરવ્યાઘ્ર દયામ કુરુ મહિપતે એતચ્છુત્વા વચસ્તેષાં તમ યામ્ય પુરુષમ નૃપઃ પ્રપચ્છ કથમેતો કથમેતેષામા હલાદો મપી તિષ્ટતિ કિં મયા કર્મ તત પુણ્યમ મૃત્યુલોકે મહત કૃતમ આહલાદદાયિની વૃષ્ટિર્યે નિરેયમ તદુરીદીર્યમ. અધ્યાય 15 શ્લોક સંખ્યા 47-51. યમદૂતે કહ્યું, રાજન, આપનું આ શરીર પિતરો દેવતાઓ અતિથિઓને સેવકોને સેવકોના જમ્યા પછી બચેલા અન્નના સેવનથી પુષ્ટ થયું છે તથા આપનું મન પણ તેમની સેવામાં સંલગ્ન રહ્યું છે. તેથી આપના શરીરનો સ્પર્શ કરીને વહેનારો વાયુ આનંદદાયક છે અને તે વાયુના સ્પર્શથી પાપીઓને નરકની યાતના કષ્ટ આપતી નથી. આપે અશ્વમેઘ વગેરે યજ્ઞોનું યથાવિધિ અનુષ્ઠાન કર્યું છે. તેથી આપના દર્શનથી યમલોકના યંત્ર, શસ્ત્ર, અગ્નિ અને કાગડા વગેરે પક્ષી જે પીડા આપવામાં કારણ છે તે બધા કોમળ થઈ ગયા છે. આપના તેજથી તેમનો ક્રૂર સ્વભાવ દબાઈ ગયો છે. રાજા બોલ્યા, ભદ્રમુખ, મારો તો એવો વિચાર છે કે પીડિત પ્રાણીઓને દુઃખમુક્ત કરીને તેમને શાંતિ પ્રદાન કરવાથી જે સુખ મળે છે તેવું સુખ સ્વર્ગલોક અને બ્રહ્મલોકમાં પણ મળવું દુર્લભ છે. જો મારી ઉપસ્થિતિના કારણે આ જીવોને નરક યાતના દુઃખ આપતી નથી તો હું સૂકા કાષ્ઠની જેમ અચળ થઈને અહીં રહીશ. યમદૂતે કહ્યું, રાજન, આવો હવે અહીંથી જઈશું. આપ પાપીઓની યાતનાઓને અહીં છોડીને પોતાના પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોનો ભોગ કરો. રાજા બોલ્યા, જ્યાં લોકો અત્યંત દુઃખી રહેશે ત્યાં સુધી તો હું અહીંથી જઈશ નહીં, કેમ કે મારા રહેવાથી આ નરકવાસીઓને સુખ મળે છે. જે શરણમાં આવવાની ઈચ્છા રાખનારા દુઃખી મનુષ્ય પર ભલે ને તે શત્રુ પક્ષનો કેમ ન હોય, કૃપા કરતો નથી તે પુરુષને ધિક્કાર છે. જેનું મન સંકટમાં પડેલા પ્રાણીઓની રક્ષામાં લાગતું નથી તેમના જ્ઞાન, દાન અને તપ આ લોક અને પરલોકમાં પણ કલ્યાણપ્રદ થતા નથી. જેનું હૃદય બાળક, વૃદ્ધ તથા આતુર પ્રાણીઓને માટે કઠોર હોય છે તેને હું મનુષ્ય માનતો નથી, તે તો તદ્દન રાક્ષસ છે. માની લઈએ કે આ લોકોની પાસે રહેવાથી અગ્નિજનિત સંતાપનું કષ્ટ સહેવું પડશે, નરકની ભયાનક દુર્ગંધને સહેવી પડશે. ભૂખ તૃષાનું જે મહાન દુઃખ છે, ભૂખ તૃષાનું જે મહાન દુઃખ જે મૂર્છિત કરી દેનારું છે તે ભોગવવું પડશે. તેમ છતાં દુઃખીઓની રક્ષા કરવામાં જે સુખ છે તેનું હું સ્વર્ગના મુખથી પણ વધીને માનું છું. જો એકમાત્ર મારા જે દુઃખી થવાથી અનેક પીડિત જીવોને સુખ મળતું હોય તો મને ક્યું સુખ ન મળ્યું. તેથી હે દૂત, હવે તમે તરત પાછા જાઓ, હું અહીં રહીશ. યમ પુરુષ વાચ સંસ્કૃતમાં ઉપરનો આખો સંવાદ છે. પિતૃદેવાતિથિ પ્રેષ્ય શિષ્ટેના અન્નેન તે તનુહુ પુષ્ટિમ ભ્યા ગતા યસ્માત તદ્ભતમ ચ મનોયતઃ તતસ્ત્વ દ્રાત્રસંસર્ગી પવનો હ્રલાદાયકઃ પાપકર્મ કૃતો રાજન યાતના ન પ્રબાધતે અશ્વમેઘાદયો યજ્ઞાસ્ત્વય યેષ્ટા વિધિવદ યતઃ તતસ્ત્વ દર્શનાધ્યામ્યા યંત્રશસ્ત્રાગ્નિ વાયસાઃ પીડનચ્છેદ દદા હાદિ મહાદુઃખસ્ય હેતવઃ મૃદુત્વા માગતા રાજન તેજ સાપ હતાસ્ત્વ. રાજોવાચ, ન સ્વર્ગે બ્રહ્મલોકે વા તત સુખમ પ્રાપ્યતે નરે હિ યદાર્થ જંતુ નિર્વાણ દાનોથમિતિ મે મતિ. યદિ મત્સંધિ ધાવેતાન યાતના ન પ્રબાધતે તતો ભદ્રમુખા ત્રાહમ સ્થાયસ્યે સ્થાણુરિવાચલઃ. યમ પુરુષ વાચ, એહિ રાજન પ્રગચ્છામો નિજ પુણ્ય સમર્જિતાન ભુંક્ષ્વ ભોગાન પાશ્યેહ યાતનાહ પાપકર્મણામ. રાજોવાચ, તસ્માન્ન તાવદ યાસ્યામી યાવદે તે સુખી સુદુખિતાહ मत्संधिधानात् सुखिनो भवन्ति नरकोकसः धिकतस्य जीवनं पुषः शरणार्थिन मातुरं यो नार्तमनु गृहाति वैरिपक्षमपि पक्षमपि ध्रुवं यज्ञदान तस्पाशिह परत्रचन भूतये भवन्ति तस्य यस्यात्र परित्राणेन मानसं नरस्य यस्य कठिनं मनो बालातुरादिषु वृद्धेषु च नत च नतं मन्ये मानुषं राक्षसो हि सः एतेषां सन्निकर्षात् तु यद्यग्निपरितापजं तथोग्रजगन्धजं वापि दुःखं नरकसंभवं सुत्पीपासाभवं दुःखं यच्च मूर्छाप्रदं महत एतेषां त्राणदानं तु मन्ये स्वर्गसुखात् परम् प्राप्स्यन्त्यार्ता यदि सुखं बवहो दुखितेः महि किं नु प्राप्तं मया न स्यात् तस्मात् त्वं व्रजमाचिरम् अध्याय 15 श्लोक संख्या 52 थी 65 यमदूते कह्यु महाराज आ धर्मराज अने इंद्र तमने लेवा माटे आव्या छे अहींथी आपने अवश्य जवानू छे तेथी जाओ यमराज बोलिया राजन तमे मारी यथायोग्य उपासना करी छे तेथी हूँ तमने स्वर्गलोक में लई जाऊँ छू आ विमान में बेसीने चालो विलंब न करो राजाए कह्यु धर्मराज अहीं नरक में हजारों जीव कष्ट भोगवे छे ने मारी सामे जोईने मने त्राही त्राही पोकारी रह्या छे તે માટે હું અહીંથી જઈશ નહીં. દેવરાજ ઇન્દ્ર અને ધર્મ જો તમે બંને જાણતા હોવ કે મારું પુણ્ય કેટલું છે તો તે બતાવવાની કૃપા કરો. ધર્મરાજ બોલ્યા, મહારાજ જેમ સમુદ્રમાંથી જળબિંદુ, આકાશના તારા, વરસાદની ધારાઓ, ગંગાની રેતીના કણ તથા જળની બૂંદો વગેરે અસંખ્ય છે, તે જ તમારા પુણ્યની પણ કોઈ ચોક્કસ સંખ્યા નથી. આજે અહીં આ નરકમાં પડેલા જીવો પર કૃપા કરવાથી તમારું પુણ્ય લાખો ગણું વધી ગયું છે. નૃપશ્રેષ્ઠ, પોતાના પુણ્યનું ફળ ભગવા માટે હવે દેવલોકમાં ચાલો અને આ પાપી જીવો પણ અહીં જ નરકમાં રહીને પોતાના પાપનું ફળ ભોગવે. રાજાએ કહ્યું, દેવરાજ જો મારા આ નજીક આવવાથી જે આ દુઃખી જીવોને કોઈ ઊંચું પદ પ્રાપ્ત ન થયું તો મનુષ્ય મારા સંપર્કમાં રહેવાની અભિલાષા શા માટે કરશે? તેથી મારું જે પુણ્ય છે તેના દ્વારા આ યાતનાગ્રસ્ત જીવ નરકથી છૂટી જાય. ઇન્દ્ર બોલ્યા, રાજન આ ઉદારતાના કારણે તમે ઊંચું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જુઓ આ પાપી જીવો પણ નરકમાંથી મુક્ત થઈ ગયા. પુત્ર કહે છે, પિતાજી ત્યાર પછી રાજા વિપશ્ચિત પર પુષ્પવૃષ્ટિ થવા લાગી અને સ્વયં ભગવાન વિષ્ણુ તેને વિમાનમાં બેસાડીને દિવ્યધામ લઈ ગયા. યમપુરુષ વાચ, એશ ધર્મસ્વ શક્રસ્વ ત્વામ નેતુ સમુપાગતો અવશ્યમ સ્માદ્રંતવ્યમ તસ્માત પાર્થિવ ગમ્યતામ. ધર્મવાચ, નયામી ત્વામહં સ્વર્ગમ ત્વયા સમ્યગુપાસિતઃ વિમાન મેતાદારુહ્ય મા વિલંબસ્વ ગમ્યતામ. રાજોવાચ, નરકે માનવા ધર્મ પીડયન્ને તેત્ર તિત્ર સહસ્ત્રશત્રાહિતિહિ ચાર્ત્રાહ ક્રદંતી મામતો ન વ્રજામ્યહં વ્રજામ્યહં યદિ જાનાસિ ધર્મં ત્વં ત્વં વા શક્ર સચિપતે મમ યાવત પ્રમાણં તુ શુભં તદ કર્તુમ મહર્થઃ. ધર્મવાચ, અબિંબિંદવો દવો યથાંભોધ્યો યથા વા દિવી તારકા યથા વા વર્ષતો ધારા ગંગાયામ સિકતા યથા અસંખ્યયા મહારાજ યથા બિંદાદ્વયો હય પામ તથા તવાપિ પુણ્યસ્ય સંખ્યા નેવોપપદ્યતે અનકુંપામી મા મધ્ય નારકેશ્વી વહ કુર્વતઃ તદેવ સતસહસ્ત્રમ સંખ્યામુ પગતમ ઉપગતમ તવ તદગચ્છ ત્વમ નૃપશ્રેષ્ઠ તદ ભોક્તુમ મરાલયમ એતે અપિ પાપમ નરકે શપયંતુ સ્વક સ્વકર્મજ સ્વકર્મજમ. રાજા ઉવાચ એટલે કે રાજોવાચ. કથમ સ્પૃહામ કરિષ્યંતિ મત સંપર્કેશુ માનવાહા યદી મત સનિધાવેશા મૃતકર્ષો નોપજાયતે ન ઉપજયતે તસ્માદ યત સુકૃતમ કિંચિન મન કિંચિતનમ મસ્તિ ત્રિદશાધિપ તેન મુચ્યંતુ નરકાત પાપીનો યાતનામ ગતાહ. ઇન્દ્ર ઉવાચ એવમ ઉદ્ધ્વરતમ સ્થાનમ ત્વયા વાપ્તમ મહીપતે એતાશ્વ નરકાત પશ્ય વિમુક્તાન પાપકારિણઃ. પુત્ર ઉવાચ તતો અપતત પુષ્પવૃષ્ટિસ્તશોપરી મહીપતે વિમાનમ ચ અધિરોપ્યેનમ સર્વલોકર મનયધરી. અધ્યાય 15માનો શ્લોક સંખ્યા 66-68 તથા 70-78. તે સમયે હું અને બીજા જેટલા પાપી જીવ હતા તે બધા નરક યાતનાથી છૂટીને પોતપોતાના કર્મફળ અનુસાર જુદી જુદી યોનિઓમાં ચાલ્યા ગયા. દ્વિજ શ્રેષ્ઠ આ પ્રમાણે મેં આ નરકોનું વર્ણન કર્યું. સાથે સાથે પુણ્યકાળમાં મેં જેવો અનુભવ કર્યો હતો તે પ્રમાણે જે જે પાપના કારણે મનુષ્ય જે જે યોનિમાં જાય છે તે બધું પણ જણાવી દીધું. અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.